श्रीमद् भागवत 12वां स्कंद 9वां अध्याय मार्कंडेय जी नु माया दर्शन। सुत जी कहे छे, जारे ज्ञान संपन्न मार्कंडेय मुनि आ प्रमाणे स्तुति करी त्यारे भगवान नर नारायण प्रसन्न थईने मार्कंडेय जी ने कह्यु। भगवान नारायण कह्यु, हे ब्रह्मर्षियों मां श्रेष्ठ, तमे चित्तनी एकाग्रता, तपस्या, स्वाध्याय, संयम अने मारी अनन्य भक्ति थी सिद्ध थई गया छो। तमारी आ जीवन ब्रह्मचर्य ने निष्ठा जोईने अमे तमारा पर बहु प्रसन्न थया छे। तमारो कल्याण थाओ, हूँ समस्त वरदान आपनाराओनो स्वामी छु, तेथी तमे तमारू अभिष्ट मनगमतु वरदान मागी लो। मार्कंडेय मुनिए कह्युं, देवोना पण देवेश, शरणागत भयहारी अच्युत आपनो जय हो। मारा माटे एटलू ज वरदान पर्याप्त छे के आपे कृपा करीने मने आपना मनोहर स्वरूपना दर्शन कराव्या। ब्रह्मा, शंकर वगैरे देवताओ योग साधना द्वारा एकाग्र मन थी आपना परम सुंदर श्री चरण कमळोनु दर्शन करीने कृतार्थ थई गया छे। आजे तेज भगवाने आपे मारा नेत्रों समक्ष प्रगट थईने मने कृतार्थ कर्यो छे। हे पवित्र कीर्तिवाळाओना मुकुटमणि, छता आपनी आज्ञा अनुसार हूँ आपनी पासे वरदान मागू छू। हूँ आपनी ते माया जोवा इच्छू छू, जेनाथी मोहित थईने बधा लोक अने लोकपालो अद्वितीय वस्तु एवा ब्रह्ममां अनेक प्रकारना भेद जुए छे। सुत जी कहे छे, शौनक जी, ज्यारे आ प्रमाणे मार्कंडेय मुनिए भगवान नर नारायण ने इच्छानुसार स्तुति पूजा करी लीधी तथा वरदान मागी लीधु, त्यारे तेमणे मंद मंद हसता कह्यु, तथास्तु। त्यार पछी तेओ पोताना आश्रम बद्रीवन चाल्या गया। मार्कंडेय मुनि पोताना आश्रम पर ज रहीने निरंतर आ वातनु चिंतन करता रहता हता के मने मायाना दर्शन क्यारेय थशे। तेओ अग्नि, सूर्य, चंद्रमा, जल, पृथ्वी, वायु, आकाश तथा अंतकरणमां सर्वत्र भगवानना ज दर्शन करता रहीने मानसिक पदार्थोथी तेमनु पूजन करता हता। क्यारेक क्यारेक तो तेमना हृदयमां प्रेमनी एवी भरती आवी जती के તેઓ તેના પ્રવાહમાં ગોથા ખાવા લાગતા, અને તેમને ક્યારે અને કઈ રીતે પૂજા કરવી તેની પણ સ્મૃતિ રહેતી ન હતી। શૌનકજી, એક દિવસ સંધ્યા કાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા। બ્રહ્મન, તે સમયે એકાએક બહુ જોરથી પવન ફૂંકાવા લાગ્યો। તે આંધીને કારણે ભયંકર અવાજ થવા લાગ્યો અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાઈ ગયા। વીજળીના તેજ ઝબકારા અને મેઘગર્જનાના કડાકા સાથે સાંભેલા ધાર વૃષ્ટિ થવા લાગી। એટલું જ નહીં, માર્કંડેય મુનિને એવું દેખાવા લાગ્યું કે ચારે બાજુથી ચારે સમુદ્ર સંપૂર્ણ પૃથ્વીને ગળી જતા હોય એમ ઉછળતા આવી રહ્યા છે। આંધીના વેગથી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા, પાણીમાં મોટી ભયંકર ભમરીઓ પડી ગઈ, તેની સાથે કાન ફાડી નાખતો ભયંકર અવાજ શરૂ થયો। મોટા મોટા મગર મત્સ્યો ઉછળવા લાગ્યા। તે સમયે ચારે બાજુ જળબંબાકાર દેખાવતું હતું। એવું લાગતું હતું કે આ મહાજળમાં પૃથ્વી જ નહીં સ્વર્ગલોક પણ ડૂબી રહ્યો છે। આ ઉપરાંત અત્યંત તીવ્ર ગતિથી આંધી પણ ચાલી રહી છે અને વીજળી ઝબકી રહી છે, જેથી સંપૂર્ણ જગત ત્રાસ પામીને ગમગીન થઈ રહ્યું છે। જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે આ જલ પ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ, ઉદ્ભિજ સ્વેદજ અંડજ અને જરાયુજ ચારે પ્રકારના પ્રાણીઓ તથા સ્વયં તેઓ પણ વ્યાકુળ થઈ રહ્યા છે, ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા અને ભયભીત પણ થઈ ગયા. તેમની સામે જ સમુદ્રના પ્રલયકાળ જેવા મોજા ઉછળી રહ્યા હતા. આંધીના વેગથી જલરાશિ પણ ઉછળતો હતો અને પ્રલયકાળના વાદળો ધોધમાર વૃષ્ટિથી સમુદ્રને વધારે ભરી રહ્યા હતા. તેમણે જોયું કે પૃથ્વી પરના દ્વીપો, ખંડો અને પર્વતો સાથે પૃથ્વીને સમુદ્રે ડૂબાડી દીધી. પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ જ્યોતિર્મંડલ એટલે ગ્રહ નક્ષત્ર અને તારાઓના સમૂહ અને દિશાઓ સહિત ત્રણેય લોક જળમાં ડૂબી ગયા. તે સમયે એકમાત્ર મહામુનિ માર્કંડેય જ બચી રહ્યા હતા. ત્યારે તેઓ પાગલ અને આંધળાની જેમ પોતાની જટા ફેલાવીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડતા રહીને પોતાના પ્રાણ બચાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. તેઓ ભૂખ તરસથી પણ વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ બાજુ મોટા મોટા મગર તો કોઈ બાજુ મોટા તિમિંગિલ મચ્છ તેમના ઉપર તૂટી પડતા હતા. કોઈ બાજુથી હવાનું તોફાન આવતું અને કોઈ બાજુથી મોજાની થપાટો તેમને ઘાયલ કરી દેતી હતી. આ પ્રમાણે આમ તેમ ભટકતા ભટકતા તેઓ અપાર અંધકારમાં ડૂબી ગયા, બેહોશ થઈ ગયા અને એટલા થાકી ગયા કે તેમને પૃથ્વી અને આકાશનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ક્યારેક મોટી ભમરીમાં જઈ પડતા, ક્યારેક સમુદ્રના અને પવનના તરંગો તેમને ઉછાળી દેતા, ક્યારેક જળચર જંતુઓ એકબીજાનો વિનાશ કરતા તેમને સતાવવા લાગતા. ક્યાંક શોકગ્રસ્ત થઈ જતા તો ક્યાંક મોહગ્રસ્ત, ક્યારેક દુઃખનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો, ક્યારેક ભયભીત થઈ જતા, ક્યારેક મૃત્યુનો અનુભવ કરતા તો ક્યારેક રોગથી પીડાતા હોવાનો. આ પ્રમાણે માર્કંડેય મુનિ વિષ્ણુ ભગવાનની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા હતા. આ રીતે પ્રલયકાળના સમુદ્રમાં ભટકતા ભટકતા તેમને સેંકડો હજારો નહીં પરંતુ લાખો કરોડો વર્ષો વીતી ગયા. શૌનકજી, માર્કંડેય મુનિ આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રલયના જળમાં ભટકતા રહ્યા. એકવાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલા લીલા પાંદડા અને લાલ લાલ ફળોવાળું એક નાનકડું વડનું વૃક્ષ જોયું. તે વડના ઝાડના ઈશાન ખૂણામાં એક ડાળી હતી. ત્યાં તેમણે વટસ્ય પત્રસ્ય પુટે સંયાનમ, વડના પાંદડા ઉપર શયન કરી રહેલું ભગવાનનું બાલ મુકુંદ સ્વરૂપ જોયું. તેના શરીરમાંથી એવી ઉજ્જવળ ક્રાંતિ પ્રસરી રહી હતી જેનાથી આજુબાજુનો અંધકાર દૂર થઈ ગયો હતો. તે બાળક મરકત મણિ જેવો શ્યામ હતો. તેનું મુખ કમળ અત્યંત સુંદર હતું. તેની ગરદન શંખ આકારની અને ત્રણ રેખાઓથી શોભતી હતી. છાતી પહોળી હતી, પોપટની ચાંચ જેવી નાસિકા હતી અને ભ્રુકુટી અતિ સુંદર હતી. કાળી કાળી વાંકડિયા વાળની અલકો કપોલો પર લટકી રહી હતી, જે શ્વાસ લેતા ક્યારેક ક્યારેક હાલી રહી હતી. શંખ જેવા શોભતા તેના બે કાનમાં દાડમના પુષ્પો ખોસેલા હતા. પરવાળા જેવા નીચલા ઓઠની કાંતિથી તેનું અમૃત તુલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું હતું. નેત્રના ખૂણા કમળના ગર્ભ જેવા રતુમડા હતા. તેનું હાસ્ય તથા દર્શન મનોહર હતું. નાભી ગંભીર હતી. તેનું પેટ પીપળાના પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતા તેના પરની કરચલીઓથી નાભી સુધી હાલતું હતું. નરણના હાથમાં બહુ જ સુંદર સુંદર આંગળીઓ હતી. તે બાળક પોતાના બંને કરકમળોથી એક ચરણને મુખમાં નાખીને ચૂસી રહ્યો હતો. માર્કંડેય મુનિ આ દિવ્ય દ્રશ્ય જોઈને વિસ્મિત થઈ ગયા. શૌનકજી, તે દિવ્ય બાળકને જોતા જ માર્કંડેય મુનિનો બધો થાક ચાલ્યો ગયો. આનંદથી તેમના હૃદય કમળ અને નેત્ર કમળ ખીલી ઉઠ્યા. શરીરમાં રોમાંચ થઈ ગયો. તે નાના સરખા બાળકનો આ અદ્ભુત ભાવ જોઈને તેમના મનમાં જાત જાતની શંકાઓ, આ કોણ છે વગેરે થવા લાગી, અને તેઓ તે બાળકને પ્રશ્નો પૂછવા માટે તેની પાસે ચાલ્યા ગયા. હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ ન હતા કે તે બાળકના શ્વાસની સાથે તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા જેમ કોઈ મચ્છર શરીરમાં જતો રહે. તે બાળકના પેટમાં જઈને તેમણે બધી તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલા તેમણે જોઈ હતી. તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલા તેમણે જોઈ હતી. તેઓ તે બધું વિચિત્ર દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મોહવશ કાંઈ વિચારી પણ ન શક્યા. તેમણે તે બાળકના ઉદરમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, પર્વતો, સમુદ્રો, દ્વીપો, ખંડો, દિશાઓ, દેવતાઓ, દૈત્યો, જંગલો, વિવિધ દેશો, નદીઓ, નગરો, ખાણો, ખેડૂતના ગામો, આહિરોની વસ્તીઓ, આશ્રમો, વર્ણો, તેમના આચાર વ્યવહાર, પંચ મહાભૂત, ભૂતોથી બનેલા પ્રાણીઓના શરીરો તથા પદાર્થો, અનેક યુગો અને કલ્પોના ભેદથી યુક્ત કાળ વગેરે સર્વ કાંઈ જોયું. માત્ર એટલું જ નહીં, જે જે દેશ, કાળ અને વસ્તુઓ દ્વારા જગતનો જે જે વ્યવહાર થવો જોઈએ તે બધો ત્યાં વિદ્યમાન હતો. ક્યાં સુધી કહીએ, આ સંપૂર્ણ વિશ્વ ન હોવા છતાં પણ ત્યાં સત્ય જેવું પ્રતીત થઈ રહ્યું હતું. હિમાલય પર્વત, તેજ, પુષ્પભદ્રા નદી, તેના કિનારે પોતાનો આશ્રમ અને ત્યાં રહેતા ઋષિઓને પણ માર્કંડેજીએ પ્રત્યક્ષ જોયા. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતા જોતા જ તેઓ તે દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા અને વળી પાછા પ્રલયકાળના સમુદ્રમાં આવી પડ્યા. હવે ફરી પાછું તેમણે જોયું કે સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર તેજ વડનું વૃક્ષ યથાવત વિદ્યમાન છે અને તેના પાંદડા ઉપર તેજ બાળક સૂતેલો છે. તેના હોઠો ઉપર પ્રેમામૃતથી પરિપૂર્ણ મંદ મંદ હાસ્ય છે અને પોતાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તે માર્કંડેય મુનિ તરફ જોઈ રહ્યો છે. હવે માર્કંડેય મુનિ ઇન્દ્રિયાતીત ભગવાન જે બાળકના રૂપમાં ક્રીડા કરી રહ્યા હતા અને નેત્રોના માર્ગે પહેલેથી જ હૃદયમાં બિરાજી ચૂક્યા હતા, તેમની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી આગળ વધ્યા. પરંતુ શૌનકજી, ભગવાન માત્ર યોગીઓના જ નહીં, સ્વયં યોગના પણ સ્વામી અને સર્વના હૃદયમાં છુપાયેલા છે. હજી માર્કંડેયજી તેમની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરંત અંતર્ધાન થઈ ગયા. બરાબર એ રીતે કે જેમ અભાગ્ય અને અસમર્થ મનુષ્યનો પરિશ્રમ ફળ આપ્યા વિના જ નકામો થઈ જાય છે. શૌનકજી, તે બાળકના અંતર્ધાન થતા જ તે વડનું વૃક્ષ તથા પ્રલયકાળનું દ્રશ્ય અને જળ પણ તત્કાળ લીન થઈ ગયું અને માર્કંડેય મુનિએ જોયું કે હું તો પહેલાની જેમ જ પોતાના આશ્રમમાં બેઠો છું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે માયા દર્શન નામ નવમો અધ્યાય. 12મા સ્કંધ અંતર્ગત માયા દર્શન નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.